श्री ब्रह्म पुराण अध्याय 104 चार अक्षर तत्वना विषय में राजा कराल जनक ने वशिष्ठ नो संवाद। मुनिओए पूछू, महामुनि ते अक्षर तत्व शू छे जेने प्राप्त करवाथी जीव फरी आ संसार में आवतो नथी, तथा क्षर पदार्थ शू छे जेने जाणवा छता पण आवागमन थतु रहे छे। क्षर अने अक्षरना स्वरूपने स्पष्ट रूपे जाणवा माटे अमे आपने आ प्रश्न पूछीए छीए। व्यासजीए कह्युं, मुनिवर आ विषयमां राजा कराल जनक अने वशिष्ठना संवाद रूपी एक प्राचीन इतिहासनुं वर्णन करूं छूं। एक समयनी वात छे, सूर्य समान तेजस्वी मुनि वशिष्ठ पोताना आश्रममां विराजमान हता। ए परमात्म तत्वना प्रतिपादनमां कुशळ हता, तेमने अध्यात्म तत्वनुं निश्चयात्मक ज्ञान हतुं। ते समय राजा कराल जनके ते आश्रम पर जईने वशिष्ठ जी ने हाथ जोड़ीने प्रणाम करिया अने विनयपूर्वक मधुर वाणी में कह्युं, भगवन ज्यांथी ज्ञानी पुरुषों ने संसार में पाछा आवुं पड़तुं नथी, हूँ ते सनातन ब्रह्मना स्वरूपनुं वर्णन सांभळवा इच्छुं छुं। ए सिवाय जे क्षर कहेवाय छे तेनुं तथा जेमां जगतनो लय थाय छे ते अनामय कल्याणमय अक्षर तत्वनुं पण ज्ञान प्राप्त करवा इच्छुं छुं, तेथी आप आ विषयनो उपदेश करो। वशिष्ठजीए कह्युं, राजन सांभळो, जे प्रकारे आ जगतनो लय थाय छे तेने तथा जेमां एनो लय थाय छे ते अक्षरने पण जणावुं छुं। देवताओना 12,000 वर्षोनो एक चतुर्युग थाय छे, 1,000 चतुर्युगने ब्रह्मानो एक दिवस कहे छे, एने ज कल्प समझो। दिवस जेटली ज ब्रह्माजीनी रात्रि पण होय छे, जेना अंतमां ए सूईने उठे छे अने आ विशाळ विश्वनुं सर्जन करे छे। तेओ जो के निराकार छे छतां पण साकार जगतनी रचना करे छे, तेमनामां अणिमा लघिमा प्राप्ति वगैरे शक्तिओनो स्वाभाविक निवास छे। ते अविनाशी ज्योतिर्मय परमेश्वर छे, तेमना चारे बाजू हाथ पग नेत्र मस्तक अने मुख छे, तथा बधी बाजू कान छे। ते संसारमां सौने व्याप्त करीने स्थित छे। तेज भगवान हिरण्य गर्भ छे, तेज योग शास्त्र मां महान अने विरंची वगैरे नामोथी प्रसिद्ध छे, तथा सांख्य शास्त्र मां पण तेमनुं अनेक नामोथी वर्णन आवे छे। तेमना विविध प्रकारना अनेक अद्भुत रूप छे, तेओ विश्वना आत्मा ने एकाक्षर कहेवाय छे। तेमणे संपूर्ण त्रिलोकीने स्वयं ज धारण करी राखी छे, तथा ते घणा रूप धारण करवाना कारणे विश्वरूप नामे प्रसिद्ध छे। ते महातेजस्वी भगवान पोतानी शक्ति वडे महतत्वनी सृष्टि करीने पछी अहंकार अने तेना अभिमानी देवता प्रजापति ने उत्पन्न करे छे। राजस तामस अने सात्विक वेद थी त्रण प्रकारना अहंकारों थी आकाश वायु तेज जल अने पृथ्वी आ पांच महाभूत तथा शब्द स्पर्श रूप रस अने गंध आ पांच विषय तथा कर्ण त्वचा नेत्र जीवा ने नासिका पांच ज्ञानेन्द्रियो तथा वाणी हाथ पग गुदा ने लिंग आ पांच कर्मेन्द्रिय छे। मन सहित आ बधानो प्रादुर्भाव थयो छे। आ 24 तत्व बधा शरीरों में रहेला होय छे। एमना स्वरूप ने सारी रीते जाणीने तत्वदर्शी ब्राह्मणों कदी शोक करता नथी। नरश्रेष्ठ, आ त्रिलोक एज तत्वनो बनेलो छे। देवता मनुष्य यक्ष भूत गंधर्व किन्नर महानाग चारण पिशाच देवर्षि निशाचर दंश कीट मच्छर कीड़ा उदर कूतरा चांडाल हरण हाथी घोड़ा गधेड़ा वाघ वरु तथा गाय वगैरह जेटला पण मूर्तिमान पदार्थ छे ते बधामां आज तत्वना दर्शन थाय छे। पृथ्वी जल अने आकाशमां ज प्राणीओनो निवास छे, बीजे नहीं। आ समग्र जगत व्यक्त कहेवाय छे, दररोज एनो क्षय थाय छे, तेथी एने क्षर कहे छे। एनाथी भिन्न तत्व अक्षर कहेवाय छे, जे सगळा कहेवाय छे। सगळा भूतोना आत्मा परमेश्वरने ज अक्षर कहे छे। आ प्रमाणे ते अव्यक्त अक्षरथी उत्पन्न आ व्यक्त नामनुं महात्मक जगत सदा क्षयशील होवाना कारणे क्षर नाम धारण करे छे। क्षर तत्वमां सर्वप्रथम महतत्वनी सृष्टि थई छे, आज क्षरनुं निरूपण छे। महाराज, तमारा प्रश्न प्रमाणे मैं क्षर अक्षरनुं वर्णन कर्युं छे। अक्षर तत्व 25મું છે, એ નિત્ય અને નિરાકાર છે, તેને પ્રાપ્ત કરી લીધા પછી આ સંસારમાં આવવું પડતું નથી। જે અવ્યક્ત તત્વ આ વ્યક્ત જગતની સૃષ્ટિ કરે છે તે દરેક શરીરમાં સાક્ષી રૂપે નિવાસ કરે છે। 24 તત્વોનો સમુદાય તો વ્યક્ત છે, પરંતુ એમનો સાક્ષી 25મું તત્વ પરમાત્મા નિરાકાર હોવાથી અવ્યક્ત છે। એ જ સમસ્ત દેહધારીઓના હૃદયમાં નિવાસ કરે છે, એ ચેતન રૂપે સૌને ચેતના પ્રદાન કરે છે। એ સ્વયં અમૂર્ત હોવા છતાં સર્વમૂર્તિ સ્વરૂપ છે। સૃષ્ટિ અને પ્રલય સ્વરૂપ ધર્મથી એ સૃષ્ટિ સ્વરૂપ પણ છે અને પ્રલય સ્વરૂપ પણ છે। પ્રલય સ્વરૂપ પણ એ જ વિશ્વરૂપે સૌને પ્રત્યક્ષ દેખાય છે। એ નિર્ગુણ હોવા છતાં પણ ગુણ સ્વરૂપ છે। એ પરમાત્મા કરોડો સર્જન અને પ્રલય કરે છે, તેમ છતાં એને પોતાના કર્તૃત્વનું અભિમાન હોતું નથી। અજ્ઞાની પુરુષ તમોગુણ સત્વગુણ અને રજોગુણથી યુક્ત થઈને તે અનુસાર યોનિઓમાં જન્મ લે છે। જ્ઞાન ન હોવાથી અજ્ઞાની પુરુષોનું સેવન કરવાથી તથા એમના સંપર્કમાં રહેવાથી તે એવું અભિમાન કરવા લાગે છે કે હું બાળક છું, આ છું, તે છું અને તે નથી વગેરે। આવા અભિમાનના કારણે પ્રાકૃત ગુણોનું જ અનુસરણ કરે છે। તમોગુણના સેવનથી વિવિધ પ્રકારના તામસિક ભાવોને પ્રાપ્ત થાય છે। રજોગુણના સેવનથી રાજસિક અને સત્વગુણના આશ્રયથી એ સાત્વિક રૂપ ગ્રહણ કરે છે। કાળો, લાલ અને શ્વેત આ જે ત્રણ પ્રકારના રૂપ છે તે બધાને પ્રાકૃત જ જાણો। તમોગુણી પુરુષો નરકમાં પડે છે, રજોગુણી મનુષ્ય લોકમાં આવે છે અને સત્વગુણનો આશ્રય લેનારા જીવ સુખના ભાગી થઈને દેવલોકમાં જાય છે। માત્ર પાપથી, પાપની પ્રધાનતાથી પશુ પક્ષીઓની યોનિમાં જવું પડે છે। પુણ્ય અને પાપ બંનેનો મેળ થવાથી મનુષ્ય લોકની પ્રાપ્તિ થાય છે તથા માત્ર પુણ્યથી, પુણ્યની પ્રધાનતાથી જીવ દેવતાનું સ્વરૂપ પ્રાપ્ત કરે છે। અવ્યક્ત પરમાત્મામાં જે સ્થિત થાય છે તેને જ મહિષી પુરુષો મોક્ષ કહે છે। એ પરમાત્મા જ 25મું તત્વ છે, જ્ઞાન થકી એમની પ્રાપ્તિ થાય છે। અધ્યાય 104 સમાપ્ત। બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય।